અને નગર નિવાસીઓની પ્રેમ, શીલ અને વિનયથી પૂર્ણ રીતિ જોઈને તે સર્વે પ્રભુના ચરણોમાં એમના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. પછી શ્રી રઘુનાથજીએ સર્વે સખાઓને બોલાવ્યા અને સર્વેને શીખવાડ્યું કે મુનિના ચરણોમાં નમો. ગુરુ વસિષ્ઠજી અમારા કુળ આખાયના પૂજ્ય છે. એમની જ કૃપાથી રણમાં રાક્ષસ માર્યા ગયા છે. પછી શ્રી રામજીએ ગુરુજીને કહ્યું, હે મુનિ, સાંભળો, આ સર્વે મારા સખા છે. એ સંગ્રામ રૂપી સમુદ્રમાં મારા માટે વહાણ સમાન થયા. મારા હિતને માટે આ સૌ પોતાનો જન્મ સુદ્ધા હારી ગયા. એ મને ભરતથી પણ અધિક પ્રિય છે. પ્રભુના વચન સાંભળીને સૌ પ્રેમ અને આનંદમાં મગ્ન થઈ ગયા. આ પ્રમાણે પળે પળે તેમને નવા નવા સુખ ઉત્પન્ન થઈ રહ્યા છે. પછી તે લોકોએ કૌશલ્યજીના ચરણોમાં શીશ નમાવ્યા. કૌશલ્યજીએ હર્ષિત થઈને આશીષ આપ્યા અને કહ્યું, તમે સૌ મને રઘુનાથ સમાન પ્રિય છો. આનંદગત શ્રી રામજી પોતાના મહેલે ચાલ્યા. આકાશ ફૂલોની વૃષ્ટિથી છવાઈ ગયું. નગરના સ્ત્રી પુરુષોના સમૂહ અટ્ટાલિકા ઉપર ચડીને તેમના દર્શન કરી રહ્યા છે. સોનાના કળશોને ચિત્ર વિચિત્ર પ્રકારે અલંકૃત કરીને અને સજાવીને સર્વે લોકોએ પોતપોતાના દરવાજાઓ પર મૂકી દીધા. સૌ લોકોએ મંગળ માટે તોરણ દ્વાર, ધજાઓ અને પતાકાઓ લગાવી. સર્વે શેરીઓ સુગંધિત દ્રવ્યોથી સિંચાવવામાં આવી. ગજમુક્તાઓથી રચીને ઘણા ચોક પુરાવાયા. અનેક પ્રકારના સુંદર મંગળ સાજ સજાવવામાં આવ્યા અને હર્ષપૂર્વક નગરમાં ઘણા જ ડંકા વાગવા લાગ્યા. સ્ત્રીઓ ચારેકોર ન્યુછાવર કરી રહી છે અને હૃદયમાં હર્ષિત થઈને આશીર્વાદ આપે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ સોનાના થાળોમાં અનેક પ્રકારની આરતી તૈયાર કરીને મંગળગાન કરી રહી છે. તેઓ આરતીહર અને સૂર્યકુળ રૂપી કમળવનને પ્રફુલ્લિત કરનારા સૂર્ય શ્રી રામજીની આરતી કરી રહી છે. નગરની શોભા, સંપત્તિ અને કલ્યાણનું વર્ણન વેદ, શેષજી અને સરસ્વતીજી કરે છે, પરંતુ તે પણ આ ચરિત્ર નિહાળીને ઠગાયેલા જેવા રહી જાય છે. શિવજી કહે છે, હે ઉમા, ત્યારે મનુષ્ય ભલા તેમના ગુણોને કેવી રીતે કહી શકે છે? સ્ત્રીઓ કુમુદિની છે, અયોધ્યા સરોવર છે અને શ્રી રઘુનાથજીનો વિરહ સૂર્ય છે. આ વિરહ સૂર્યના તાપથી તેઓ કરમાઈ ગઈ હતી. હવે વિરહરૂપી સૂર્યના અસ્ત થવાથી શ્રી રામરૂપી પૂર્ણચંદ્રને નિરખીને તેઓ ખીલી ઉઠી. અનેક પ્રકારના શુભશુકન થઈ રહ્યા છે. આકાશમાં નગારા વાગી રહ્યા છે. નગરના પુરુષો અને સ્ત્રીઓને સનાથ કરીને ભગવાન શ્રી રામચંદ્રજી મહેલે ચાલ્યા. શિવજી કહે છે, હે ભવાની, પ્રભુએ જાણી લીધું કે માતા કઈ કઈ લજ્જા પામી રહ્યા છે, માટે પહેલા તેમના જ મહેલમાં ગયા અને તેમને સમજાવી બુજાવીને ઘણું જ સુખ આપ્યું. પછી શ્રી હરિએ પોતાના મહેલે પ્રસ્થાન કર્યું. કૃપાના સાગર શ્રી રામજી જ્યારે પોતાના મહેલે ગયા ત્યારે નગરના સ્ત્રી પુરુષો સૌ સુખી થયા. ગુરુ વસિષ્ઠજીએ બ્રાહ્મણોને બોલાવી લીધા અને કહ્યું, આજે શુભ ઘડી, સુંદર દિવસ વગેરે સર્વે શુભ યોગ છે. આપ સર્વે બ્રાહ્મણ હર્ષિત થઈને આજ્ઞા આપો જેથી શ્રી રામચંદ્રજી સિંહાસન પર વિરાજમાન થાય. વસિષ્ઠ મુનિના સોહામણા વચન સાંભળતા જ સર્વે બ્રાહ્મણોને ઘણા જ ગમ્યા. તે સર્વે અનેક બ્રાહ્મણ કોમળ વચન કહેવા લાગ્યા કે શ્રી રામજીનો રાજ્યાભિષેક સંપૂર્ણ જગતને આનંદ આપનારો છે. હે મુનિશ્રેષ્ઠ, હવે વિલંબ ન કરો અને મહારાજને શીઘ્ર તિલક કરો. ત્યારે મુનિએ સુમંત્રજીને કહ્યું. તે સાંભળતા જ હર્ષિત થઈને ચાલ્યા. તેમણે તુરત જ જઈને અનેક રથ, ઘોડા અને હાથી સજાવ્યા અને ચારે બાજુ સૂચના આપનારા દૂતોને મોકલીને માંગલિક વસ્તુઓ મંગાવીને પછી હર્ષની સાથે આવીને વસિષ્ઠજીના ચરણોમાં શીશ નમાવ્યું. नवाहन पारायण, आठमो विश्राम, जय श्री राम। अवधपुरी घणी ज सुंदर सजावामां आवी। देवताओए पुष्पोना वरसादनी झड़ी वरसावी दीधी। श्री रामचंद्रजीए सेवकोने बोलावीने कह्युं कि तमे लोको जईने पहला मारा सखाओने स्नान करावो। भगवानना वचन सांभळता ज सेवको आम तेम दौड़्या अने तुरत ज तेमणे सुग्रीवादीने स्नान करावियुं। पछी करुणा निधान श्री रामजीए भरतजीने बोलाव्या અને તેમની જટાઓને પોતાના હાથેથી ઉકેલી। તત્પશ્ચાત ભક્ત વત્સલ કૃપાળુ પ્રભુ શ્રી રઘુનાથજીએ ત્રણેય ભાઈઓને સ્નાન કરાવ્યું। ભરતજીના ભાગ્ય અને પ્રભુની કોમળતાનું વર્ણન અબજો શેષજી પણ નથી કરી શકતા। પછી શ્રી રામજીએ પોતાની જટાઓ ખોલી અને ગુરુજીની આજ્ઞા માગીને સ્નાન કર્યું। સ્નાન કરીને પ્રભુએ આભૂષણ ધારણ કર્યા। એમના સુશોભિત અંગોને જોઈને સેંકડો કામદેવ લજાઈ ગયા। સાસુઓએ જાનકીજીને આદર સાથે તુરત જ સ્નાન કરાવીને એમના અંગે અંગમાં દિવ્ય વસ્ત્ર અને શ્રેષ્ઠ આભૂષણ સારી રીતે સજાવી દીધા। શ્રી રામની ડાબી બાજુ રૂપ અને ગુણોની ખાણ રમા અર્થાત શ્રી જાનકીજી શોભિત થઈ રહ્યા છે। તેમને જોઈને સર્વે માતાઓ પોતાનો જન્મ સફળ સમજીને હર્ષિત થઈ। કાક ભૂષુંડીજી કહે છે, હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો, તે વખતે બ્રહ્માજી, શિવજી અને મુનિઓના સમૂહ તથા વિમાનો પર આરૂઢ થઈને સર્વે દેવો આનંદકંદ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા। પ્રભુને જોઈને મુનિ વસિષ્ઠજીના મનમાં પ્રેમ ભરાઈ આવ્યો। તેમણે તુરત જ દિવ્ય સિંહાસન મંગાવ્યું, જેનું તેજ સૂર્ય સમાન હતું। તેનું સૌંદર્ય વર્ણવી શકાતું નથી। બ્રાહ્મણોને શીશ નમાવીને શ્રી રામચંદ્રજી એની ઉપર બિરાજમાન થયા। શ્રી જાનકીજી સહિત શ્રી રઘુનાથજીને જોઈને મુનિઓનો સમુદાય અત્યંત હર્ષિત થયો। પછી બ્રાહ્મણોએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યું। આકાશમાં દેવો અને મુનિઓ જય હો એવું પોકાર કરવા લાગ્યા। સૌથી પહેલા મુનિ વસિષ્ઠજીએ તિલક કર્યું। પછી તેમણે બધા બ્રાહ્મણોને તિલક કરવાની આજ્ઞા આપી। પુત્રને રાજ સિંહાસન ઉપર જોઈને માતાઓ હર્ષિત થઈ અને તેમણે વારંવાર આરતી ઉતારી। તેમણે બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા અને સમસ્ત યાચકોને અયાચક બનાવી દીધા। ત્રિભુવનના સ્વામી શ્રી રામચંદ્રજીને અયોધ્યાના સિંહાસને બિરાજિત થયેલા જોઈને દેવતાઓએ નગારા વગાડ્યા। આકાશમાં ઘણા જ નગારા વાગી રહ્યા છે। ગંધર્વ અને કિન્નર ગાઈ રહ્યા છે। અપ્સરાઓના ટોળે ટોળા નાચી રહ્યા છે। દેવો અને મુનિઓ પરમાનંદ પ્રાપ્ત કરી રહ્યા છે। ભાઈઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નજી તથા વિભીષણ, અંગદ, હનુમાન અને સુગ્રીવ સહિત ક્રમાનુસાર છત્ર, ચામર, પંખો, ધનુષ, તલવાર, ઢાલ અને શક્તિ ધારણ કરીને સુશોભિત થયા છે। શ્રી સીતાજી સહિત સૂર્યવંશના વિભૂષણ શ્રી રામજીના શરીરમાં અનેક કામદેવોની આભા શોભા આપી રહી છે। નવીન જળયુક્ત મેઘો સમાન સુંદર શ્યામ શરીર ઉપર પીતાંબર દેવતાઓના મનને પણ મોહિત કરી રહ્યું છે। મુગટ, બાજુબંધ આદિ વિચિત્ર આભૂષણ અંગે અંગમાં સજાવેલા છે। કમળ સમાન વિશાળ નેત્ર છે, પહોળી છાતી છે અને લાંબી ભુજાઓ છે। જેઓ તેમના દર્શન કરે છે તે મનુષ્યો ધન્ય છે। હે પક્ષીરાજ ગરુડજી, તે શોભા, તે સમાજ અને તે સુખ મારાથી કહી શકાતું નથી। સરસ્વતીજી, શેષજી અને વેદ નિરંતર તેનું વર્ણન કરે છે અને એનો રસ મહાદેવજી જાણે છે। સર્વે દેવતા જુદી જુદી સ્તુતિ કરીને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા ત્યારે ભાટોના રૂપ ધારણ કરીને ચારે વેદ ત્યાં આવ્યા જ્યાં શ્રી રામજી હતા।